આઠ દસ સિત્તોતેર નવસારી કન્ટિન્યુ ઘણા કરતો હોય એ ઉપાધ્યાય કહેવાય. શું કહે? ઉપાધ્યાય ની આગળ આચાર્ય કહેવાય. સાધુ આત્મદશા સાધ્યા પછી ના આચાર્ય. આજે જે આચાર્ય છે અહિયાં આ તો આત્મદશા સાધ્યા વગર ના આચાર્ય છે. કેવા છે? કોલેજ માં હોય છે ને બધા આચાર્ય, પણ એ આચાર્ય આચાર્ય ના કહેવાય. બરોબર ને? આત્મદશા સાધ્યા પછી ના આચાર્ય. આત્મદશા સાધે એ જાણે છોકરા હોય તુરંત હોય, અને પેલા આચાર્ય આચાર્ય હોય એવી રીતે આપણે. બરોબર ને? એટલે આત્મદશા સાથે સ્ટુડન્ટો, પછી ઉપાધ્યાયો, પછી આચાર્યો, પછી જે આત્મદશા એ આચાર્યથી ઉપરી જે અમારા જેવા કહેવાય તે ગણાય. કે જ્યારે પોતાના પોતાની નિર્બળતાઓ બધી નાશ કરી છે. શું થયું? પોતાની નિર્બળતાઓ બધી નાશ, બિલકુલ નિર્બળતાઓ નાશ કરી નહીં. અને પાંચમું નિર્બળતાઓ નાશ કરીને જે દેહ રહિત થયા છે એવા સિદ્ધ લોકો, એ પાંચે બધા અનિમી આવી જાય. એટલે પાંચે ને તમારા નમસ્કાર પહોંચે એટલે એનો તમને ફાયદો મળે. પાછું રિફંડ મળે ને કરતો કરતો. પણ શું લો તમે સમજીને બોલો તો કામ લાગે ને, એટલે સમજ્યા વગર બોલો શું હોય? બરાબર. નથી બોલતા બોલ્યા હતા ને કે મારું ગાયું ગા છે તે ઘણા ગોદા ખાશે, પણ સમજીને ગા છે તો વૈકુંઠ જશે. કોક ગાતો હોય તમે ગાઓ તેમાં શું થાય? સમજવું પડશે કે ના સમજવું પડે? શું ભાઈ પછી બીજો કઈ પ્રશ્ન? બ્રહ્માંડ શું છે? બ્રહ્માંડ શું છે? બ્રહ્માંડ શું છે અને એમાં આત્માનું સ્થાન ક્યાં? બ્રહ્માંડ શું છે અને એમાં આત્માનું સ્થાન ક્યાં? બ્રહ્માંડ બધી મોટા મોટો વિભાગ આકાશનો છે. શું છે? આકાશ જેટલા ભાગમાં આકાશ છે બધા ભાગને બ્રહ્માંડ કહેવાય છે. હવે આકાશમાં તો પાછા બે ભાગ છે, એક લોકાકાશ છે અને એક અલોકાકાશ છે. શું છે? જેમાં લોક છે તે લોકાકાશ કહેવાય, જેમાં લોક નથી ને આકાશ એકલું જ છે તે અલોકાકાશ કહેવાય. લોક લોકમાં શું શું રહેલું છે? કે છ છ પરમાનન્ટ તત્વો રહેલા છે. એમાં આત્મા એક ચેતન તત્વ છે, આત્મા એક ચેતન તત્વ છે, બીજું જળ તત્વ છે. જળ તત્વ બીજું આ જળ તત્વ ને ચેતન તત્વ ને અહીંથી પ્રવાહન કરી શકે એવું તત્વ છે. જળ તત્વ ને ચેતન તત્વ ને સ્થિર કરે એવું તત્વ છે. જો તમે બધા નિરાતે બેઠા છો ને અત્યારે, એ તત્વ હોય તો આ તમારે બેહાય બેહાય નહીં. પછી પછી કાળ છે, કાળ અને પછી આકાશ છે. અને છ વસ્તુ આ જગતમાં ભેગી થયા કરે છે, ભેગી થયા એને બ્રહ્મ લોક કહેવાય છે. શું થયું? છ વસ્તુ જેમાં હોય એ લોક કહેવાય. અને આ છ વસ્તુના નિરંતર પરિવર્તન થયા કરે છે. સંસાર એટલે સમસરણ, સમસરણ એટલે નિરંતર પરિવર્તન. નિરંતર પરિવર્તન એક વેગના સંજોગોમાં આવે છે. એટલે સાયન્ટિફિક ટર્મિનેશન એવિડન્સ પર દેખાય. એમાં આત્મા એ છે, આત્મા એકલો જ ચેતન છે, બીજા બધા નિશ્ચેતન છે. બીજા બધા ચેતન નથી, આત્મા એકલો જ ચેતન. સહજની ભાગીદારી છે આ. શું છે? પાર્ટનરશિપ. અને તેને તમે એમ શું કહો છો? કેવું પ્રવીણ ભાઈ છો? ત્યાં પેલા ભાઈ ભાગીદાર ઉભો પાડે છે કે તમે એકલા જ પ્રવીણ ભાઈ છો, અમારો પણ પાઠ છે કે છે. તેના ઝઘડા ચાલે છે, ચાલે જ ના ચાલે ઝઘડા. બોલાવો જે આપણા છે કઈ પરિબળ છે કે આવું પાછું દેખાય. કેવું દેખાય? એનું જે છે તે પાછું ના દેખાતા ઊંધું પાછું દેખાય. હિતાહિત નું સાધન પોતાનું કરવું. હિતાહિત નું સાધન જીવે સાંભળ્યું નથી કોઈ દાડે. પોતાના હિત તેમાં અહિત તેમાં એનું ભાન જ નથી થયું ઉત્પન્ન. પોતે હિતાહિત નું સાધન પોતાના આ લોક પૂરતું કરે છે, લોકોનું જોઈને શું કરે છે, લોકોનું જોઈને. લોકો પૈસા પાછળ પડે છે એટલે એ પૈસા પાછળ પડે, પૈસા લાવીશ તો સુખી થઈ જઈશ, પણ એ કઈ એનું હિત થતું નથી. બાય બાર વર્ષ સ્ટીલથી પૈસા લાવે ચાલે નહીં, ગમે તે રસ્તે પૈસા લાવે ચાલે. કઈ નીતિમય હોવું જોઈએ, નીતિમય પૈસા લાવ્યા હોય તો વાંધો નથી, પણ અનિતિમય પૈસા લાવ્યો હોય તો પોતાનો જ પગું પગું વાળો માર્યો. શું થયું? નનામી કાઢે તીકડે પૈસા અહીં પડી રહેવાના, જપ્તીમાં જાય કુદરતી, અને પોતે ત્યાં ગયા ત્યાં આગળ ઘૂંચો પાડી અને ત્યાં પાછું ભોગવવું પડે. આત્મા એ પરમાત્મા છે તો ભગવાન કોણ છે? ભગવાન તો આપણે અહીં કોને કહીએ છીએ? ભગવાન આપણે કહીએ છીએ કોને? કે જેના ભગવત ગુણો આવેલા હોય, ભગવત ગુણો ભગવત ગુણો એટલે શું? કે જે કોઈને કિંચિત માત્ર નુકસાન ના કરે અને હંમેશા એવા રસ્તે ચડાવે, કોઈને નુકસાન ન કરવાના હેતુ એ ચડાવે, એવા ભગવત ગુણો જેને પ્રાપ્ત થયા છે તે ભગવાન કહેવાય. શું? તે જેના જેને ગુણો થાય એને ભગવાન કહેવાય. ભગવાન એ વિશેષણ છે, નામ નથી. શું છે? વિશેષણ છે. એટલે જે કોઈ આ ભગવદ્ ગુણો પ્રાપ્ત થાય એને ભગવાન કહેવાય, વિશેષણ આપવામાં આવે. ભગવાન અને પરમાત્મા ફેર શું છે? ભગવાન અને પરમાત્મા માં ફેર છો? બહુ ફેર. ભગવાન તો અહીંયા આગળ એ તો કાલે હવાર છે, 2000 માણસ એને શું શું કહી નાખે. પરમાત્મા તો પરમાત્મા એટલે કરતા પરમાત્મા આ બધામાં દેહમાં રહેલા છે. ઓળખાણ પડવું જોઈએ ને, તમને ઓળખાણ પડ્યું છે? એ ઓળખાણ પડે પછી વાંધો ના, ત્યાં સુધી તો મંદિરોમાં દર્શન કરવા જવું પડે. મંદિરમાં દર્શન કરવા જાવ છો ને? મંદિરમાં ભગવાન છે નહીં? ભગવત સ્વરૂપ છે એમ માનીને જાય છે. ભગવત સ્વરૂપ છે એમ માનીને જાય છે. એવું છે, માણસ ને ખરી રીતે માણસ માં જ પરમાત્મા રહેલા છે, પણ એને કોઈ એવા માણસ પોતાને શાંતિકારક મળતા નથી. એટલે છેવટે પથ્થરની ભગવાનની મૂર્તિ આગળ જે ભગવાન થઈ ગયેલા હોય તેમના નામની મૂર્તિ મૂકે, કૃષ્ણ ભગવાનની મહાવીરના નામની મૂકે, અને પોતે આરોપિત ભાવે ભક્તિ કરે. આરોપિત ભાવે કે હા, હે કૃષ્ણ ભગવાન, રામ છે, તેમ છે, બધું તો પ્રાર્થનાઓ કરે. હવે મૂર્તિ કઈ સ્વીકાર કરે છે? ના, સ્વીકાર ના કરે. બરોબર ને? તમે મૂર્તિ નો અમુ જૈન કરો, મૂર્તિ છે તે મય તમારા આત્મા મોકલી આપે કે આ ભગવાન તમારો માલ. આ તમે તમારી જાતે સીધા ડિરેક્ટ તમે દર્શન કરી શકતા નથી, એટલે તમારે ઇન્ડિરેક્ટ દર્શન કરવા પડે છે. કેવા છે? એટલે આ પરોક્ષ ભક્તિ કહેવાય. કેવી? હા, તમે પ્રત્યક્ષ ભક્તિ જો મય ભગવાન ની થાય તો તો કામ જ થઈ જાય ને. તમને એમ નથી લાગતું કે જે મૂર્તિ છે એકાગ્રતા કરવા માટે રાખી છે? હા, એકાગ્રતા કરવા માટે, પણ એકાગ્રતા કરે તો જે ફળ છે ને એ સીધું આગળ આત્માને પહોંચાડી દે છે. મૂર્તિ સંગ્રહી રાખતી નથી, એટલે આપણે આમ આમ સીધી રીતે આમ અંદર અંદર ભક્તિ કરતા નથી, કારણ કે આપણને દેખાતું નથી. એટલે આરોપિત કર્યું, પેલા મૂર્તિમાં આરોપ કર્યો, મૂર્તિ પાસે જ્યાં છે ત્યાં ત્યાં મોકલી આપે છે. એટલે પરોક્ષ કહેવાય છે. એમનું એમ કેવું છે કે આ એવું નથી લાગતું આપને કે આ બધી મૂર્તિ છે તે ચિત્ત જે ભ્રમિત છે એને એકાગ્ર કરવા માટે કરી છે? હા, એટલે એકાગ્ર ભ્રમિત, આખું જગત જ ભ્રમિત છે. એટલે પેલો મંદિર આવે, મંદિર આવે એટલે તરત કઈ કૃષ્ણ ભગવાન મંદિર આવ્યું આપણે એ બધું ભૂલી જાય ને. પછી અંદર જાય તો આગળ ફરતી કરે પછી બધું ભૂલી જાવીશું. એટલા માટે આ સાધનો આપણે ઠેર ઠેર ડેરા મધે છે ને, તે આપણને નહીં તો મંદિર હોય ને ડેરાસર ના હોય તો આપણને યાદ જ ના આવે. કેવું ચાલતો ચાલતો ડેરાસર મંદિર દેખે તો યાદ આવે, ના દેખે તો આખો દર બીજામાં જ પઝલમાં જ હોય એના અને પોતાના પઝલમાં જ. એટલે આ જે છે ને મૂર્તિઓ બહુ સારી સ્થિતિ છે, આટલું આટલું જાગૃતિ રહેશે, નહીં તો જાગૃતિ જ ના આવે. તમે પ્રવૃત્તિ જાગતા ભરો છો કે ઊંઘતા ભરો છો? તો માનવીની ઈચ્છા નથી હોતી, છતાં એક માનવ વૃત્તિ કેવી રીતે આવે? આપ કહો છો કે કર્મ ને અકર્મ બનાવવું જોઈએ, તો કે માનવી ની ઈચ્છા નથી હોતી છતાં કે છે કે પાછવી કેવી રીતે કર્મ કરે? પાછવી કર્મ અથવા પાછવી વૃત્તિ કેવી રીતે આવે? માનવી ની ઈચ્છા નથી હોતી, કયા કરતો હોય છે એને, એનો પોતાનો આત્મા નાશ કર્યા કરતો હોય છતાંય પણ એને એ પ્રાચી વૃત્તિ એની કેમ ની રહેશે? એનું કારણ સંજોગો એને ભેગા થાય છે ને તેવા વિચારો આવા છે. તમે સમજ પડે ને, સારા સંજોગો હોય ત્યારે સારા વિચાર આવે. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તો સંજોગો ખરાબ આવે ને ત્યાં બધા પ્રસંગમાં બધા ખરાબ જ વિચાર આવે. ઘણી વાર તો માણસ સતત ના સ્મરણમાં જ રહેતો હોય છે, કંઈ બીજું કંઈ કરવા ઘણા માણસો કોઈ વખત એવું પણ બને કે સતત ધર્મ માં હોય, કોઈ સિદ્ધ પુરુષ ના સતત સાનિધ્યમાં હોય છતાંય પણ એને છે તો એવા ખરાબ વિચારો આવ્યા કરે છે. ખરાબ વિચાર નહીં, ખરાબ કાર્ય થઈ જાય. ખરાબ વિચારો ખરાબ કાર્ય હું થઈ જાય, કારણ કે પોતાની સત્તામાં નથી ને આપણે. જ્યાં સુધી પોતાની સત્તામાં ના આવે ત્યાં સુધી ટેકવું પડે ને. આ પારખી સત્તામાં છે એટલે જેવો જેવો જેવા કરાર કરેલા હોય તે પ્રમાણે વિચારો આવે. કરાર પહેલા થઈ ગયેલા છે, શું થયું છે એનું એગ્રીમેન્ટ પહેલું થઈ ગયેલું છે. આ વિચારો આવે છે તો પરિણામ છે. શું છે દસ રીતે તમને સમજ પડે ને, એનો કોઝિસ પહેલા થઈ ગયેલો છે તેથી આપણે વિચારો આવે છે અને તેથી આવા કુસંગો ભેગા થાય છે. કુસંગ ભેગો થવો એ પરિણામ છે, એનો કોઝિસ આગળ થયેલો છે. શું સમજાય તમને? તમને બ્રહ્માંડ નું સંચાલન કોમ્પ્યુટર જેવી સત્તા કરે છે થયું, આપણે તે કોમ્પ્યુટર જેવી સત્તા વિશે આપણે શું ખ્યાલ છે? આપણે કહ્યું ને કે બ્રહ્માંડ નું સંચાલન કોમ્પ્યુટર જેવી સત્તા કરે છે, તો એ સત્તા નો આપને શું ખ્યાલ છે એમ પૂછે છે. એ સત્તા એવી કોઈ વસ્તુ નથી, પોતાના સ્વતંત્ર મરજી કરે છે. એ કોઝિરામ થી સ્વીકાર કરે છે અને પરિણામ આપે છે. શું કરે છે? જેવા કોઝિજ હોય છે તેવા જ એ પરિણામ આપે છે. બીજું કશું અમારે પોતે કશું કરતું વધારાનું કરતું નથી. કોઝિજ કોઝિજ થતે હોય છે તેની નહીં, પરિણામ થતા થતા થતા બધો કુદરતની બધી ભેળ છે બધો એનો સામગ્રી રાખવી પડે છે પરિણામમાં. તો પરિણામમાં તો કોઝિજ સૂક્ષ્મ સ્વરૂપે છે. શું છે? અને પરિણામ સ્થૂળ સ્વરૂપે હોય છે. એટલે એ કોઝિજ આગળ થઈ ગયેલા એનું આ પરિણામ છે તે એમાં કોમ્પ્યુટરના થ્રુ થયા કરે છે. કોમ્પ્યુટરમાં ફક્ત કોઝિજની જ કાપલી જાય છે પછી પરિણામ થઈને, પણ એ જ કોઝિજ કોઝિજ એ જ કોઝિજની ઇફેક્ટ. શું સમજો ને? બીજું કશું ચાલે નહીં. ચાલો થોડું કહો બોલો કશું. આ બધા મહાત્મા પૂછે છે કોઈ બીજો કોઈ ફળ આપતું નથી. આ જે ગાળું નલાયકીના કામ વધારે કરે છે ને એને એન્કરેજમેન્ટ કેમ મળે છે એવું તમે પૂછવા માંગો છો ને? હા, એમ કે છે કે માણસ એ ખરાબ કામ તો કરે છે છતાં એ તો સુખ ભોગવે છે, તો એને ભોગવટો ક્યારે? એમ એવું છે ને, ખરાબ કામ કરે છે છતાં સુખ ભોગવે છે, એ એનો એને કુદરતની એન્કરેજમેન્ટ છે, એને અધોગતિમાં લઈ જવાની. અને જેને ઊંચી ઉર્ધ્વગતિમાં લઈ જવાનું, જેને કોમ્પ્યુટરને ઉર્ધ્વગતિમાં લઈ જવાનું છે, જેને ખરાબ કામ કરે તરત પકડી જાય, પહેલે જ કામે કે બીજે કામે પકડી જાય. કેવું એ તમને સમજ પડે એવી છે વાત? એને કરતો જ અટકાવી દે કુદરત, એક બે કામમાં તેને પકડાવી જ દે, ત્યાંથી પાછો ફરી જાય પછી. અને પેલા ને હેલ્પ જ કર્યા કરે અધોગતિ લઈ જવાનું. આજુબાજુ લોકોને સુખ આપે છે કે દુઃખ આપે છે તે જ એની ખાતરી. લોકોને દુઃખ જ આવતો હોય, શું થયું? બધાને દુઃખ આપે, એની જાતે દુઃખ પાડે. આપણે એમ લાગે જાતે લહેર કરે, પણ ખાય છે દારૂ પીને ખૂબ દુઃખ આપતો હોય, એને કોઈને સુખી ના કરે, સમજાય છે? અને પેલો જે દુઃખી થતો હોય ને, તે તો કોકને કોકને પાડોશી સુખ કરે, કઈ ઓબ્લાઇઝિંગ નેચર હોય. અને એ મરી જાય ને ત્યાર પછી એની નાનામી વખતે બોલે લોકો સજ્જન પુરુષો કે જવા દે, એનું નામ જ જવા દે ને, એ પાછું બોલે ના બોલે. હે, આવું 4% નું બોલે લોકો સજ્જન પુરુષો. સજ્જન પુરુષો એટલે કોણ? એના નજીકના નહીં, નજીકના માણસો સારું બોલે, સમજે નહીં. અગર તો એને દ્વેષ વાળા નહીં, એને ન ભાવતું માણસો નહીં, પણ સજ્જન માણસો વચ્ચે બોલે કે આ માણસ દેવ જેવો હતો તો એ દેવ ગતિ ગયો, આ માણસ સજ્જન હતો તો ફરી મનુષ્ય માં આવ્યો. એમ કે છે કે આ તો એ કોમ્પ્યુટર કરે છે, કોમ્પ્યુટર એનો પ્લાનિંગ છે. આ જગત આખું પ્લાનિંગ મુજબ ચાલે કરે છે, એનું કાયમ નો પ્લાનિંગ છે. એક વાર એ તમને એ સમજાય એવી વાત નથી, આ જગત આખું કાયમ નું પ્લાનિંગ છે, કાયમ નું પરમાનન્ટ પ્લાનિંગ. દિવસે દિવસે પ્લાનિંગ એનું બદલાયા જ કરે, આમ અનુભવ કરાવડાવે છે, જાત જાતના એક્સપિરિયન્સ કરાવી અને છેવટે પછી મોક્ષે લઈ જાય. મોક્ષ ભણી જ પ્રયાણ કરી રહ્યું છે બધું. લખું તમારે કશું કરવાનું નહીં, જોયા જ કરવાનું, પણ તમે જોયા કરો એવા નથી ને, તમે જ કરો એવા છો. તમારે ખાલી સુપરવિઝન જ કરવાનું છે, ભાગીદાર નું વાત આવી ને. આપણે કશું કરતા નથી તો ખરાબ કામો કરીએ છીએ તો આપણા નામે કેમ ચડે છે? ખરાબ કામ કરીએ કે છે ખરાબ ચડે, આરોપ ચડે ને પછી ખરાબ કેમ ચડે? આરોપ ચડે, આરોપ ચડે તો પછી ખરાબ ચડે. જેને સારા લેવા દે નથી, અને ખરાબ લેવા દે નથી. કર્મ તો વસ્તુ જ છે. એમનો પ્રશ્ન છે કે વેદાંત એ જ કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર તો તમને સમજાય એટલા માટે કહું છું. કોમ્પ્યુટર હોય છે ને તે તમને સમજાય એવી વસ્તુ છે, એટલે આ તમને કોમ્પ્યુટર બાકી પરમ શક્તિ જ છે. એ શક્તિ ચેતન નથી. એમને પાછું બીજો પ્રશ્ન કે આપે પાછું કહ્યું ને કે આ તો ઓટોમેટિક ચાલે છે, તો એ પછી પરમ શક્તિ ચલાવે છે ને આ? પરમ શક્તિ ઓટોમેટિકલી જ ચલાવે છે, એમાં એ પોતાનું કશું છે નહીં. એમાં કોમ્પ્યુટરની માફક એમાંથી કોઝ જાય અને તેના પરિણામ મોકલી આપે છે. સર્જન સર્જન પહેલા મોકલે, વિસર્જન મોકલી આપે. કોમ્પ્યુટર વિસર્જન કરે છે, ખાલી સર્જન લઈ અને વિસર્જન કરે છે, વિસર્જન કરે છે. આપણને જે સર્જન દેખાય છે તે કુદરતી ભાષામાં વિસર્જન કહેવામાં આવે. કોઝિજ ને આપણે સર્જન ઓને કહીએ છીએ. આ રૂપક દેખાય છે ને જે વિસર્જન છે તેને, જયારે એને કોઝિજ ને સર્જન કહે છે. શું કહે છે? અને પરિણામ ને વિસર્જન કહે છે. કોઝિજ ને સર્જન કહે છે અને પરિણામ ને વિસર્જન કહે છે. કોમ્પ્યુટર દ્વારા થવાના હોય તો પછી આપ સારા કામો કરવાનું કેમ કહો છો? કારણ કે સારા નરસા કરવાનું આપણે નથી. હું એવું નથી કેતો સારા કામ કરતા નથી કોઈ. હું એવું નથી કેતો સારા કામ કરવાનું. તમે કોણ છો જાણો. આ તમે ખોટો ઇગોઇઝમ કરો છો. આ મેં આમ કર્યું તેમ કર્યું, પછી ચિંતાઓ રૂપાતી બધી ભોગવો છો. ખોટું કેટલી મુશ્કેલીમાં જીવી રહ્યા છો. તો ભણી એ તો કોઈ કોઈને કહેતું નથી. બધા ઘરમાં લડી અને મોડું થઈને બહાર નીકળે. કેવું? કોઈ મોડું થયા વગર બહાર નીકળે તો સરલાલ? કોઈ મોડું થયા વગર બહાર નીકળે? ઘણાય નીકળે કે છે. આટલી બધી કેટલી મુશ્કેલીઓમાં આ તમારે તો સારું છે, બહુ ઉપાધિ નથી. પણ આ મીરોવાળાને તો ચક્કર્યું બરાયેલું મૂક્યું શું થાય? ને ચક્કરિયા ભરાયેલું મૂક્યો શું થાય? હે, મૂળ પ્રશ્ન છે એમનો. આપે કહ્યું કે તમે તમારી જાતને ઓળખો, તો એ જાતને ઓળખવા શું કરવું? એ તો મારી પાસે આવવાનું, તમારે કહી દેવાનું કે તમારે મારી જાત ઓળખી છે એટલે હું તમને ઓળખ પાડી દઉં. એવો પ્રસંગ ક્યારે આવે? એવો ક્યારે પ્રસંગ આવે? તો તમે આ સત્સંગ કોના તરફથી નક્કી થયો છે? કે જો બ્રહ્માંડમાં કરોડો આત્માની જરૂર શું છે? કેટલા કરોડો? આટલા બધા કરોડો નથી, અનંત આત્માઓ છે. એની જરૂર શું છે? એની જરૂર શું છે? તમારે નથી જરૂર પડતી, બધાને જરૂર છે. ભજો કાપનારી જરૂર પડે કે ના પડે? વાળ કાપનારી જરૂર પડે, બૂટ પોલિશ કરાવનારી જરૂર પડે, નથી જરૂર? આ આત્માઓ ઇટરનલ છે, બરાબર છે. પણ એની જરૂર શું છે આ બ્રહ્માંડમાં? ઠીક છે, કે જે આત્માઓ ઇટરનલ છે તો એમની બ્રહ્માંડમાં જરૂર શું છે? જરૂર શું છે? એવું આપણે કેમ કહેવાય? જરૂર વગર તો આપણે છે. અનંતમાં જે કંઈ જ્યાં છે તે બહુ સ્થાને જ રહે અને આત્માઓ હેઠેલા નહીં તો શું વાંધો આવે? એવું મગન કેવું છે? એવું છે ને, આત્મા બે મેઘ વસ્તુ છે. આત્મા છે તો આ ચાલે છે મશીનરી, નહીં તો મશીનરી બંધ થઈ જાય. ના, એવું નહીં કે છે. આત્મા જ ના જોઈએ બ્રહ્માંડમાં? ના, એવું છે. એ કઈ આપણે ઉપાય કરવો છે આપણા હાથની વાત. કોઈ શક્તિ એવી છે કે જેને આત્મા ઉભો કર્યો? એ કોઈ છે જ નહીં, કોઈ બોસ જ નથી. કારણ શું તો પછી? તો પછી કારણ શું એનું ઉભું થવાનું? આત્મા ઉભું થયું જ નથી યાર. તમને તમારી દ્રષ્ટિ થી આ બધું દેખાય છે. ભગવાન બિલીફો જ છે ખાલી. ભગવાન ની ભાષામાં બે જાતિ ભાષા, એક લોક ભાષા અને એક અલૌકિક ભાષા. અલૌકિક ભાષામાં કોઈ મરતું જ નથી અને લોક ભાષામાં લોક બધા મરે છે, જન્મે છે, એ લોક ભાષા છે. અલૌકિક ભાષામાં કોઈ મરતું જ નથી. આત્મા મંત્ર ને મંત્ર જાણવાની અહંકાર માં શરૂ થાય. અહંકાર માં ચાલ, અહંકાર ના હોય તે ચાલ ના થાય. શરૂઆત નથી થાય અહંકાર, બીજા કોઈને લેવા દેવા નથી. શરૂઆત જ અહંકાર થી થાય, બિગિનિંગ જ અહંકાર હોય તો બધા જીવતા છે, ના અહંકાર હોય તો કામ ચાર્જ ના કરી શકે. ચૈતન્ય ભાવ ને પામેલું છે, અહંકાર નિર્જીવ છે, એટલે ચાર્જિંગ ક્યાંથી એમાં જરા બોલું. અહંકાર બીજા બધા તો એ થયા તો પેદા હશે, નહીં તો પેદા હોય તો પેદા નથી. પેદા કશું કરી શકે નહીં, બધું અહંકાર નું ચિત્ત ચૈતન્ય ભાવ એટલા જ માટે છે કે અહંકાર છે ને એટલે ચિત્ત ચૈતન્ય ભાવ, એ છે મિશ્ર ચૈતન્ય, સાચું ચૈતન્ય નહીં. આપડે જોયા કરીએ તો કશું ચાર્જ ના, આખો ધડો ત્રણ તો રે ને તો આપડે જોયા કરીએ ચાર્જ ના થાય. આપણા પુરુષાર્થ ને રોકે, પુરુષાર્થ ના થવા દે, પુરુષાર્થ થવા ના દે. એ જોવાનું એટલે જોવા કરવાનું બરોબર, એક્ઝેક્ટ ના જોવાય, એક્ઝેક્ટ જોવાય તો પુરસાદ કહેવાય, પણ એક્ઝેક્ટ જોવાય નહીં. પણ ત્યાં આગળ પસંદ નથી એટલે વાંધો નહીં, ગમતું નથી ને સર, ચાર્જ નું આમાં નથી આવતું. તમને ઘૂંઘરામણ કરાવે ખાતે ઘૂંઘરામણ તપો કહેશો. ઘણી વખત એવું પણ બને કે જ્યાં આ અવળી અવસ્થા હોય, પોતાને ના ગમતું હોય, ત્યારે અમુક સ્ટેજ પસાર થાય ત્યાર પછી ઉલટું એનું મય જાગૃત થઈ જાય તો વધારે સામો પુરુષાર્થ માં પણ આવી જાય. આવું કોઈ નિમિત્ત મળે તો એનો પુરુષાર્થ વિશેષ જાગૃત થઈ જાય. નિમિત્ત મળે એટલે કઈ વધારે જાગૃત થાય એવું છે ને, તો એ અટકાયત કરે નહી. બાકી નિમિત્ત બધું અટકાયત કરે, પોતાને બંધ કરે. આપણું જ્ઞાન જ પૂછતા છે, આપણું જ્ઞાન જ આપેલું જ્ઞાન જ પૂછતા છે. પૂછતા થયા જ કરે, કામ કર્યા જ કરે, એમાં આવું સફોકેશન થાય તો ઘૂંટાઈ જાય છે, ટાઈમ ને ખબર જાય, ટાઈમ ને ખબર જાય. અને એ ટાઈમે છતો કરવો હોય તો પ્રકૃતિ થતી ઉલકર કરો તો તમે એમાં નથી, તો તમે ચતુર્થાર્થ માં છો. 8 કલાક સુધી પ્રતિકળ કર્યા કરો તો ચતુર્થાર્થ માં છો. પ્રતિકળ એ મોટા મોટા પ્રચાર આરોપના પ્રતિમાન પ્રત્યાચાર આરોપના પ્રતિકળ થતા નથી. સરસ મત ગભરાવતા જે ચીજ ને જુએ એ ચીજ શુદ્ધ કહેવાય, અને જે ચીજ જગત ના વિષય ને જુએ એ છતાં શુદ્ધ કહેવાય. જગત ના વિષય ને જુએ ક્યારે અશુદ્ધ તો છે જ, પણ તે અહંકાર હોય તો છે, તે કામ કરે છે, કામ ના કરે. અહંકાર હોય તો કામ કરે, નહીતર પહેલો પહેલો ડિસ્ચાર્જ થાય છે. શું થાય છે? પહેલા ડિસ્ચાર્જ થાય. હા, પહેલો જે અહંકાર ચાર્જ કર્યો ત્યારે ડિસ્ચાર્જ થાય છે. સમાધાન થાય છે, સમાધાન કરી જ્ઞાન. પછી બીજી રીતે બધા બહુ રીતે ઓળખાય એવા છે, પણ એ ઓળખવું બધી રીતે ના સમજ પડે મહાત્મા. બીજા લક્ષણ બધી રીતે ના સમજાય મહાત્મા, પણ આપણું સમાધાન કરી આલે તેને જાણવું. શું સર્વ સમાધાન હોવું જોઈએ. બીજો પ્રશ્ન છે, શુદ્ધ જેટલું શુદ્ધ થાય છે ને, શુદ્ધ નથી અશુદ્ધ નથી. જે ચીજ આ બાજુ જોતું હતું આ બાજુ ત્યારે સંપૂર્ણ શુદ્ધ થઈ જાય, શુદ્ધ ચીજ થઈ જાય તો પોતે જ છે. પછી પોતે બીજો એમનો પ્રશ્ન, મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું અને એ પ્રાપ્ત કર્યા પછી શું? મોક્ષ એટલે શું અને એ પ્રાપ્ત કર્યા પછી શું? બંધન લાગે કેટલા કેટલામાં બંધન નો અનુભવ થયેલો ખરો? બંધન એટલે એમ કયા પ્રકારના બંધનો? બંધન બહુ લાગ્યા કરે ભણી ગયા પછી પછી ત્યાં બંધન લાગતું છે. ભણ્યા પછી નું કે અનુભવ નથી એટલે નહીં કહી શકાય, પણ અત્યારે તો ભણવાનું ટેન્શન છે કે છે. હા, એ બરોબર છે. અને બહુ તાવ આવે ને બધું માથું ખૂબ ચડેલું હોય તે ઘડી એવું હજુ સુધી અનુભવ નથી. બંધન લાગે ખરો? પર્વત તો આવે છે, પર્વત રહેવું પડે છે, પારકા ને બધું રહેવું પડે છે. ઘેર મોડે જવું તો કઈ વડે ખરાબ લોકો, ગમે ત્યારે જવું તો વધુ નહીં. એટલે હું ગમે ત્યાં જતો નથી એટલે કઈ ભરવાનો સવાલ ને, પણ કેર ખરા કારણ પૂછે કે શા માટે મોડા બનતા સુધી ગમે ત્યારે જતો નથી, પણ મોડા જઈએ તો કારણ પૂછે કે કેમ મોડું થયું. હા વર્તન મનમાં રહ્યા કરે કે પૂછશે પૂછશે પૂછશે બંધન છે તેથી બધા ટેકાય ટેકાય કરે. મોક્ષ માં કોઈ ચડકારનાર નહીં, કોઈ ઉપરી જ નહીં, બોસ જ નહીં કોઈ. અમારે તારા બોસ ખરાબ નહીં, તારા બોસ હોય ત્યાં કેમ રેવાય છે? જ્યાં બોસ હોય ત્યાં સી શાંતિ રહે, આનંદ રહેતી રહે. બંધન આ બધું બંધન છે. જયારે મોટી ઉંમર માણસ લગ્ન કરે એટલે બધું સ્ત્રી નું બધું બંધન ને બધા બંધન થયા ઉપર થયા કરે. ખબર પડે ને, આ સરકાર નું બંધન નહીં, કોઈ જાતો નહીં. ભૂલ કરું તો ભૂલ થાય જ નહીં ને, સરકાર ના જે કાયદા એ પ્રમાણે આપણે કર્યા કરીએ એટલે ભૂલ ક્યાં થાય? કાયદા પ્રમાણે કર્યા કરીએ, કાયદા પ્રમાણે કર્યા કરીએ ને, કાયદા પાડવા પડે ને આપણે, કાયદા પાડવા પડે ને. કોઈ ઘર કંટાળો આવે છે? કોઈ દાડો નહીં અશાંતિ થાય છે? કઈ પરીક્ષા એક પ્રકારની આત્મા ની શાંતિ હોય એવું જ લાગ્યા કરે છે, અશાંતિ નો અનુભવ જ નથી થતો. તમને ગજરૂ કાપત અશાંતિ દાય કરી, ગજરૂ કાપત કોઈ અશાંતિ દાય કરી, અસર થાય કરી કાપી લાવે તો હજુ કપડ નથી. આપણે કોઈ પૂર્વજન્મ માં એવા ધક્કો આપવો, આપણે કેમ સંસાર કરવા નથી કરતો? આપણે પોતે જ આત્મા છીએ તો પછી આપણે ઠપકો કોને આપી શકીએ? આપણે પોતે જ આત્મા છીએ પછી ઠપકો કોને આપીએ? આપણે એમ જેને કરવાનું ગમતું હોય આ બધું કર્યા જ કરવાનું, તો મોક્ષ મેળવવાનો પ્રયત્ન ના કરવો. મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરવો તેને કરવાની ભાવના ઓછી હોય તો જ પ્રયત્ન કરવો. સમજ ને, આ બધું ગમે છે ને, આ બધું સંસાર નું બધું ગમે છે કે નથી ગમતું? આપણે આ પૃથ્વી તો એક આખી ડ્રામા રૂપ છે એટલે આપણે એની અંદર પાર્ટ બજાવવાનો જ, ને આપણું મન હોય કે ન હોય બજાવવા તો પડવાનો જ છે પાર્ટ. ગમતું ના ગમતું રહે છે, તમે આ ગમે આ ના ગમે તો મન વચન કયા થી સ્ત્રી સંબંધી વિચાર જ ના આવે, એનું નામ ભ્રમ છે. તને વિચાર આવે છે? કોઈ દાડો પેલા આવતા હતા, હવે નથી આવતા. પેલા આવતા હવે નથી આવતા, બિલકુલ બંધ થઈ ગયા છે. આવતા નથી અત્યારે બંધ થઈ ગયા, પાછા ચારી વચ્ચે પછી વિચાર થાય તો નહીં બને. એના કરતા સીઝન માં પડ્યું હોય તો પડી જા, નહીં તો પછી આવતા સીઝન નહીં ઠેકાડવું પડે. મારા તો એ પ્રશ્ન છે કે આપણે મોક્ષ પ્રાપ્ત કર્યા પછી પણ કરવાનું શું? મારો મૂળ પ્રશ્ન એ છે કે મોક્ષ પ્રાપ્ત થયા પછી કરવાનું શું? મોક્ષ એટલે પોતાનું સ્વરૂપ, એ કઈ મોક્ષ એટલે એવી વસ્તુ નથી કે આ મોક્ષ એટલે, મોક્ષ એટલે બંધન નહીં, કોઈ પણ પ્રકારનું બંધન નહીં, પરમાનન્ટ આપણે જયારે કે છે ને, આઝાદી આઝાદી કે છે ને, સંપૂર્ણ આઝાદી, કોઈ પણ એને એને પકડી મને પકડી લઈ જાય જેલમાં તો મને એને કે અસર ના અસર થાય. આપણે દેહને પકડી લઈ જાય તો પણ મને અસર થાય નહીં, રજુ કાપી દે તો મને અસર ના થાય. હું અને આ દેહ બે જુદા છીએ, હું અને આ દેહ બે જુદા છે. આ બોલે છે એ બેપ રેકડ બોલે છે. શું બોલે છે? બેપ રેકડ બોલે છે, સમજાય છે? એટલે એનો નંબર હું મોખમાં છું અત્યારે, મોખમાં છું. પોતાના સ્વભાવમાં આ રીતિ ની અંદર સોનું અને તાંબુ બધું ભેગું થયેલું હોય તેમાંથી આ સાથે તાંબા ને મોક્ષ કરવો હોય ને સોનાનો સોનાનું શુદ્ધ કરવું હોય, તાંબા ને શુદ્ધ કરવું હોય તો એને કુદું પાડી શકાય. સમજ પડે ને? એટલે સોનું સોનામાં ચોખ્ખું થઈ ગયું એટલે મોક્ષ થઈ ગયો કેવાય. ચોખ્ખો આત્મા, પ્યોર, આ તો ઇમ્પ્યોર આત્મા છે. સમજ પડે ને? એટલે પણ એમ ગીતામાં પણ, ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ને કે મોક્ષ, ભગવાન મોક્ષમાં રહે છે, પરમાત્મા મોક્ષમાં રહે છે, બધાને મોક્ષમાં લઈ જવા માટે મુક્તિ અપાવે છે. તો એનો શું કહે છે ભાઈ? એમ કે છે કે ગીતામાં એવું લખ્યું છે કે પરમાત્મા મોક્ષમાં રહે છે અને બધાને મોક્ષમાં લઈ જાય છે, તો એનો અર્થ શું? એ ના સમજાય. પરમાત્મા તારી અંદર જ બેઠા છે કે એ આત્મા તે જ પરમાત્મા છે, પણ જયારે તને ભાન થાય એ આત્માનું, તો આત્માનું ભાન થાય ત્યારે. હવે આત્માનું તને ભાન થયું નથી, આત્મા આ દેહ થી તદ્દન જુદો છે ને દેહ ની અંદર છે, દેહ થી તદ્દન જુદો છે. તું જે આત્મા ની વાત કરું છું એ તો મિકેનિકલ આત્મા ની વાત કરું છું, મિકેનિકલ આત્મા. અને ખરો દર અસલ આત્મા તે તો આ દેહ થી તદ્દન જુદો છે, અને એ જ પ્રાપ્ત થાય ત્યારે મુક્તિ થઈ જાય. એ જ પ્રાપ્ત થાય, એનું ઓળખાણ થાય, એનો અનુભવ થાય. પરમાત્મા હોય તો પછી ભગવાન ને કે પરમાત્મા ને યાદ કરવાની ક્યાં જરૂર રહે છે? પરમાત્મા ને યાદ કરવાની ક્યાં જરૂર રહે છે? એને ક્યાં ભજવાની જરૂર? મંદિર માં જઈને મંજીરા ઠોકમ ઠોક કરવાની ક્યાં જરૂર હોય? મંદિર માં ભગવાન જે મૂર્તિ છે ને એ આપણે આરોપિત કરી છે, આરોપ કર્યો છે કે આ કૃષ્ણ ભગવાન છે, આ મહાવીર ભગવાન છે, એ આરોપ કરેલો છે, દાદા ભગવાન નથી. સમજ પડે ને? એ આરોપ કરેલો છે, આપણે આરોપ માં છે તે ભગવાન ભક્તિ કરીએ, એ આરોપિત ભાવ એ પોતે સ્વીકારે નહીં. કે ત્યાંથી પાછળ તારા આત્માને જ મોકલી આપે, બોલે ભાઈ આ તમારી ભક્તિ આવી કરે છે. એટલું સમજ પડે ને? એટલે આમ પરોક્ષ થાય છે. આમ સીધી ડિરેક્ટ ભક્તિ કરતો આત્માની આવડતી નથી, આત્માની જો ડિરેક્ટ ભક્તિ કરતો આવડે તો પરમાત્મા થાય, તો આ ઇનડિરેક્ટ ભક્તિ કરે છે. સમજ પડે ને? આત્માની જો ડિરેક્ટ ભક્તિ કરતો કરવામાં આવે તો પરમાત્મા થાય છે, અને પોતે પરમાત્મા જ છે, પણ ભાન જ નથી ને. પણ જે મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન એ તો બધા ભગવાન જ છે, મતલબ એ લોકો બધા પરમાત્મા કહી શકાય? એ કે જે મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન એ બધા ભગવાન જ છે ને, તો એ બધા પરમાત્મા કહી શકાય? હા, જેટલા છૂટા થાય એટલા બધા પરમાત્મા થઈ ગયા. પછી આપણે પણ પરમાત્મા થઈ ગયા. જે પોતે આ સંસારથી મુક્ત થાય, આ ફરી ફરી દેહ પ્રાપ્ત ના થાય, આ દેહ એક જાતનો છે તે ભ્રાંતિ છે, ભ્રાંતિ ને લઈને દેહ ઉત્પન્ન થયો છે. શું નામ છે? પંકજ. પંકજ. હું પંકજ છું એવું માનીએ તો એ ભ્રાંતિ છે, અને આ હું ચલાવું છું, આ બધું આત્મા ચલાવે છે, હું જ ચલાવું છું, એ જ આત્મા છે, એ બધી ભ્રાંતિ છે. સમજ પડે ને? એ ભ્રાંતિ જાય ત્યાર પછી આ બધું છૂટે ને છૂટે નહીં. આ તો અનંત દુઃખ છે. કયું ધ્યાન રહે છે તને? આપણે મોક્ષ મેળવવાનો છે. ના પણ ધ્યાન કયું રહે? ભક્તિ કોને એમ કરું છું? હું તો પરમાત્મા ને યાદ કરું છું. કે છે હું તો પરમાત્મા ને યાદ કરું છું. આત્માની પણ ઓળખ મેં કરી છે. પરમાત્મા કોણ છે એની પણ મેં ઓળખ કરી છે કે પરમાત્મા એ આત્માઓના પિતા છે. દરેક શાસ્ત્ર માં આપણે જે ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે કે આઈ એમ ધ સન ઓફ ધ ગોડ, એનો અર્થ એ થયો કે એ પરમાત્મા જેવી કોઈક વસ્તુ હોવી જોઈએ, ભગવાન જેવી કોઈક વસ્તુ હોવી જોઈએ. આપણે જેને બધા બાળકો છીએ, હું મારા પિતાને યાદ કરું છું, અલૌકિક પિતાને. એમને ત્યાં એવું બતાવવામાં આવ્યું છે અને એટલે પરિચય એવો આપવામાં આવ્યો છે. બધા અભ્યાસ પણ કીધો છે બીજા બધા શાસ્ત્રો, તેની અંદર થી મેં આ ધારણ કર્યું છે. એટલે બધા શાસ્ત્રો નો અભ્યાસ કર્યો છે, સાધારણ અભ્યાસ કર્યો છે અને એમાંથી પણ તારણ કાઢ્યું છે. મીન્સ અભ્યાસ એટલે પરમાત્મા એ આપણા પિતા છે, આપણે એના બાળકો છીએ. અને પછી આપણે એટલે માટે આપણે પિતા એ પુત્ર એ પિતા ને યાદ કરવા જોઈએ. એટલે આ પુત્ર એ પિતા ને યાદ કરવા જોઈએ. પરમાત્મા આપણા પિતા છે તો આપણે પુત્ર એમને યાદ કરવા જોઈએ. ક્યાં સુધી આપણે પુત્ર રહીશું ને ક્યાં સુધી પિતા રહેશે? આખી પૃથ્વી નો વિનાશ થશે ત્યારે. પૃથ્વી નો વિનાશ થતો નથી કોઈ કાળે.